પારા નંબર 11 યાતઝિરૂન وسيرى الله عملكم ورسوله ثم تردون إلى عالم الغيب والشهادة فينبئكم بما كنتم تعملون. તમે જ્યારે પાછા ફરીને તેમની પાસે પહોંચશો તો એ લોકો જાત જાતના બહાના આગળ ધરશે, પરંતુ તમે સ્પષ્ટ કહી દેજો, બહાના ન કાઢો, અમે તમારી કોઈ વાતનો વિશ્વાસ નહીં કરીએ. અલ્લાહે અમને તમારી હાલત બતાવી દીધી છે, હવે અલ્લાહ અને તેનો રસૂલ તમારા વર્તનને જોશે, પછી તમે તેની તરફ પાછા લઈ જવાશો, જે દ્રશ્ય અને અદ્રશ્ય સૌનો જાણનાર છે, અને તે તમને બતાવી દેશે કે તમે શું શું કરતા રહ્યા છો. તમારા પાછા ફરવા ઉપર આ લોકો તમારી સામે સોગંદો ખાશે, જેથી તમે તેમને જવા દો, તો બેશક તમે તેમને છોડી જ દો, કેમ કે આ લોકો ગંદકી છે અને તેમનું અસલ સ્થાન તો જહન્નમ છે, જે તેમની કમાણીના બદલામાં તેમને મળશે. આ લોકો તમારી સામે સોગંદો ખાશે, જેથી તમે તેમનાથી રાજી થઈ જાઓ. જો કે તમે તેમનાથી રાજી થઈ પણ જાઓ તો પણ અલ્લાહ આવા નાફરમાન લોકોથી હરગિજ રાજી થશે નહીં. આ બધું આરબો કુફર અને દંભમાં વધુ કટ્ટર છે, અને તેમના મામલામાં એ વાતની શક્યતા વધારે છે કે તેઓ એ દિનની મર્યાદાઓથી ના વાકેફ રહે જે અલ્લાહે પોતાના રસૂલ ઉપર ઉતાર્યું છે. અલ્લાહ બધું જ જાણે છે અને ડહાપણવાળો છે. بكم الدوائر عليهم دائرة السوء والله سميع عليم. આ બધું આરોપોમાં એવા એવા લોકો મોજૂદ છે જેઓ અલ્લાહના માર્ગમાં કંઈ ખર્ચ કરે છે તો તેને પોતાની ઉપર દંડ સમજે છે, અને તમારા માટે કાળચક્ર ફરે તેની રાહ જોઈ રહ્યા છે કે તમે કોઈ મુસીબતમાં ફસાવો તો તેઓ પોતાની ડોકમાંથી આ તંત્રની તાબેદારીનો ગલપટો ઉતારી ફેંકે જેમાં તમે તેમને જકડી દીધા છે. જો કે તેઓ પોતે જ બુરાઈના ચક્કરમાં ઘેરાઈ ગયેલા છે અને અલ્લાહ બધું જ સાંભળે અને જાણે છે. અને આ જ બધું આરોપોમાં કેટલાક એવા પણ છે જેઓ અલ્લાહ અને અંતિમ દિવસ ઉપર ઈમાન ધરાવે છે અને જે કંઈ ખર્ચ કરે છે તેને અલ્લાહને ત્યાં નિકટતાનું અને રસૂલ તરફથી રહેમતની દુઆઓ પ્રાપ્ત કરવાનું માધ્યમ બનાવે છે. હા, તે જરૂર તેમના માટે નિકટતા પ્રાપ્ત કરવાનું માધ્યમ છે અને અલ્લાહ જરૂર તેમને પોતાની રહેમત એટલે કે દયામાં દાખલ કરશે. નિશંક અલ્લાહ દરગુજર કરનાર અને દયાળુ છે. સાબિકુના અલ્અવલુના મિનલ મુહાજિરીન વલ અન્સારી વલ લઝીન તબઉહુ બિ ઇહસાન રદિયલ્લાહુ અન્હુ رضي الله عنهم ورضوا عنه وأعد لهم جنات تجري تحتها الأنهار خالدين فيها એ હિજરતીઓ અને અનસારીઓ જેઓ સૌની પહેલા ઈમાનનો પોકાર પડતા લબ્બેક કહેવામાં આગળ રહ્યા, ઉપરાંત તેઓ જેઓ પછીથી પ્રમાણિકતાપૂર્વક તેમની પાછળ આવ્યા, અલ્લાહ તેમનાથી પ્રસન્ન થયો અને તેઓ અલ્લાહથી પ્રસન્ન થયા. અલ્લાહે તેમના માટે એવા બાગ તૈયાર કરી રાખ્યા છે જેની નીચે નદીઓ વહેતી હશે અને તેઓ તેમાં હંમેશા રહેશે. આ જ ભવ્ય સફળતા છે. وَمِمَّنْ حَوْلَكُمْ مِنَ الْأَعْرَابِ مُنَافِقُونَ وَمِنْ أَهْلِ الْمَدِينَةِ مَرَدُوا عَلَى النِّفَاقِ لَا تَعْلَمُهُمْ نعلمهم نحن نعلمهم سنعذبهم مرتين ثم يردون إلى عذاب عظيم. તમારી આસપાસ જે બધું આરોપો રહે છે તેમાં ઘણા ખરા દંભી છે. આવી જ રીતે ખુદ મદીનાના રહેવાસીઓમાં પણ દંભીઓ મોજૂદ છે જેઓ દમમાં પાકા થઈ ગયા છે. તમે તેમને નથી જાણતા, અમે તેમને જાણીએ છીએ. એ સમય નજીક જ છે જ્યારે અમે તેમને બમણી સજા આપીશું, પછી તેમને વધારે મોટી સજા માટે પાછા લાવવામાં આવશે. خلقوا عملا صالحا وآخر سيئا عسى الله أن يتوب عليهم બીજા કેટલાક લોકો છે જેમણે પોતાના ગુના કબૂલ કરી લીધા છે, તેમના કર્મ મિશ્રિત છે, થોડાક સારા અને થોડાક ખરાબ. અલ્લાહ તેમની ઉપર ફરીથી મહેરબાન થઈ જાય તે અશક્ય નથી, કેમ કે તે દરગુજર કરનાર અને દયાળુ છે. હે નબી, તમે તેમના માલમાંથી સદકો લઈને તેમને શુદ્ધ કરો અને નેકીની રાહમાં તેમને આગળ વધારો અને તેમના માટે રહેમતની દુઆ કરો, કેમ કે તમારી દુઆ તેમના માટે રાહતનું કારણ બનશે. અલ્લાહ બધું જ સાંભળે અને જાણે છે. શું આ લોકોને ખબર નથી કે અલ્લાહ જ છે જે પોતાના બંદાઓની તોબા કબૂલ કરે છે અને તેમના દાનને સ્વીકૃતિ આપે છે, અને એ કે અલ્લાહ ઘણો માફ કરનાર અને દયાળુ છે. وَسَتُرَدُّونَ إِلَى عَالِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَيُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُونَ. અને હે નબી, આ લોકોને કહી દો કે તમે અમલ કરે જાઓ, અલ્લાહ અને તેનો રસૂલ અને મોમિનો સૌ જોશે કે તમારું વર્તન હવે કેવું રહે છે, પછી તમે તેની તરફ પાછા લઈ જવાશો જે દ્રશ્ય અને અદ્રશ્ય બધું જ જાણે છે, અને તે તમને બતાવી દેશે કે તમે શું કરતા રહ્યા છો. કેટલાક બીજા લોકો છે જેમનો મામલો હજી અલ્લાહનો હુકમ આવવા સુધી અનિર્ણિત છે, ચાહે તેમને સજા આપે અને ચાહે તો તેમની ઉપર ફરીથી મહેરબાન થઈ જાય. અલ્લાહ બધું જ જાણે છે અને ડાપણ વાળો છે. وَلَيَحْلِفُنَّ إِنْ أَرَدْنَا કેટલાક બીજા લોકો છે જેમણે એક મસ્જિદ બનાવી એ આશયથી કે સત્યના સંદેશને નુકસાન પહોંચાડે અને ખુદાની બંદગી કરવાની જગ્યાએ કુફર કરે અને ઈમાનવાળાઓમાં ફાટફૂટ પડાવે. અને આ દેખાવ માત્રની ઈબાદત ગાહને એ વ્યક્તિ માટે છાપો મારવાનું સ્થાન બનાવે જે આ અગાઉ અલ્લાહ અને તેના રસૂલ વિરુદ્ધ લડાઈ કરી ચૂકી છે. તેઓ જરૂર સોગંદો ખાઈ ખાઈને કહેશે કે અમારો આશય તો ભલાઈ સિવાય કંઈ ન હતો, પરંતુ અલ્લાહ સાક્ષી છે કે તેઓ બિલકુલ જુઠ્ઠા છે. તમે કદાપી એ ઘરમાં ઉભા ન રહેશો જે મસ્જિદ પ્રથમ દિવસથી જ પરહેજગારી ઉપર કાયમ કરવામાં આવી છે. તે જ એ માટે વધુ યોગ્ય છે કે તમે તેમાં ઈબાદત માટે ઉભા રહો. તેમાં એવા લોકો છે જેઓ પાક રહેવાનું પસંદ કરે છે. અને અલ્લાહને પાક રહેનારાઓ જ પસંદ છે. પછી તમારો શું ખ્યાલ છે કે વધુ સારો માણસ એ છે જેણે પોતાની ઇમારતનો પાયો અલ્લાહના ડર અને તેની પ્રસન્નતાની પ્રાપ્તિ ઉપર રચ્યો હોય, કે એ માણસ કે જેણે પોતાની ઇમારત એક ખીણની જર્જરિત પોલી કાંગરી ઉપર ઊભી કરી જે તેને લઈને સીધી જહન્નમની આગમાં જઈ પડી? આવા જુલમી લોકોને અલ્લાહ કદાપી સીધો માર્ગ નથી દેખાડતો. આ ઇમારત જે તેમણે બનાવી છે હંમેશા તેમના દિલોમાં શંકાનું મૂળ બની રહેશે, જેના દૂર થવાનો હવે કોઈ માર્ગ નથી સિવાય કે તેમના દિલોના જ ટુકડે ટુકડા થઈ જાય. અલ્લાહ ઘણો માહિતગાર અને ડાપણ વાળો છે. That's હકીકત એ છે કે અલ્લાહે મોમિનો પાસેથી તેમના પ્રાણ અને તેમના માલ જન્નતના બદલામાં ખરીદી લીધા છે. તેઓ અલ્લાહના માર્ગમાં લડે અને મારે તથા મરે છે. તેમની સાથે જન્નતનો વાયદો અલ્લાહ માટે એક પાકો વાયદો છે, તૌરાત અને ઇન્જીલ અને કુરાનમાં. અને બીજો કોણ છે જે અલ્લાહથી વધીને પોતાનો વાયદો પૂરો કરનાર હોય? પછી ખુશી મનાવો પોતાના આ સોદા ઉપર જે તમે અલ્લાહ સાથે કરી લીધો છે. આ જ સૌથી મોટી સફળતા છે. અલ્લાહ તરફ વારંવાર પાછા ફરનારા, તેની બંદગી કરનારા, તેનું ગુણગાન કરનારા, તેના માટે ધરતી ઉપર ભ્રમણ કરનારા, તેની આગળ રૂકુ અને સિજદો કરનારા, ભલાઈની આજ્ઞા કરનારા, બુરાઈથી રોકનારા અને અલ્લાહની ઠરાવેલી મર્યાદાઓ સાચવનારા, આ ગુણોથી સંપન્ન હોય છે એ મોમિનો જેઓ અલ્લાહ સાથે આ સોદો નક્કી કરે છે. અને હે નબી, આ મોમિનોને ખુશખબર આપી દો. નબી અને એ લોકો માટે જેઓ ઈમાન લાવ્યા છે એ યોગ્ય નથી કે શિર્ક કરનારાઓ માટે માફીની દુઆ કરે, ચાહે તેઓ તેમના સગા જ કેમ ન હોય. જો કે તેમની ઉપર આ વાત જાહેર થઈ ચૂકી છે કે તેઓ જહન્નમના હકદાર છે. ઇબ્રાહીમે પોતાના બાપ માટે માફીની જે દુઆ કરી હતી તે તો એ વાયદા અનુસાર હતી જે તેણે પોતાના બાપ સાથે કર્યો હતો. પરંતુ જ્યારે તેની ઉપર આ વાત જાહેર થઈ ગઈ કે તેનો બાપ અલ્લાહનો દુશ્મન છે, તો તેણે તેની સાથે સંબંધ તોડી નાખ્યો. સત્ય એ છે કે ઇબ્રાહીમ ઘણા કોમળ હૃદયનો અને અલ્લાહથી ડરનાર અને સહનશીલ મનુષ્ય હતો. يتقون અલ્લાહની આ રીત નથી કે લોકોને માર્ગદર્શન આપ્યા પછી ફરીથી ભટકાવી દે, જ્યાં સુધી તેમને સ્પષ્ટપણે બતાવી ન દે કે તેમણે કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. હકીકતમાં અલ્લાહ સર્વજ્ઞ છે. અને એ પણ હકીકત છે કે અલ્લાહના કબજામાં આકાશો અને ધરતીનું રાજ્ય છે, તેના જ અધિકારમાં જીવન અને મૃત્યુ છે, અને તમારો કોઈ હિમાયતી અને મદદ કરતા એવો નથી જે તમને તેનાથી બચાવી શકે. اتبعوه في ساعة العسرة الذين اتبعوه في ساعة العسرة من بعد ما كاد يزيغ قلوب فريق અલ્લાહે માફ કરી દીધા નબીને અને એ હિજરતીઓ અને અનસારોને જેમણે ભારે મુસીબતના સમયે નબીનો સાથ આપ્યો. જોકે તેમના પૈકી કેટલાકના દિલ વક્રતા તરફ ઝૂકવા માંડ્યા હતા, પરંતુ જ્યારે તેમણે આ વક્રતાનું પાલન ન કર્યું બલકે નબીનો સાથ આપ્યો તો અલ્લાહે તેમને માફ કરી દીધા. બેશક તેનો મામલો આ લોકો સાથે માયાળુતા અને મહેરબાનીનો છે. وضاقت عليهم أنفسهم وضاقت عليهم أنفسهم وظنوا أن لا ملجأ من الله إلا અને એ ત્રણેયને પણ માફ કર્યા જેમનો મામલો મુલતવી રાખવામાં આવ્યો હતો, જ્યારે ધરતી પોતાની સમગ્ર વિશાળતા છતાં તેમના માટે સાંકડી થઈ ગઈ અને તેમના પોતાના જીવ પણ તેમની ઉપર બોજારૂપ થવા લાગ્યા, અને તેમણે જાણી લીધું કે અલ્લાહથી બચવા માટે કોઈ આશ્રય સ્થાન ખુદ અલ્લાહની દયા સિવાય કંઈ નથી, તો અલ્લાહ પોતાની મહેરબાનીથી તેમની તરફ વળ્યો જેથી તેઓ તેની તરફ પાછા આવી જાય. બેશક તે મોટો માફ કરનાર અને દયાળુ છે. એ લોકો જેઓ ઈમાન લાવ્યા છો, અલ્લાહથી ડરો અને સાચા લોકોનો સાથ આપો. મેલ્લહ تخلفوا عن رسول الله ولا يرغبوا بأنفسهم عن نفسه ذلك بأن મદીનાના રહેવાસીઓ અને આસપાસના બધું આરબોને એ જરાય છાચતું ન હતું કે અલ્લાહના રસૂલને છોડી ઘરે બેસી રહ્યા અને તેની તરફથી બેપરવા થઈ પોતપોતાની ચિંતામાં લાગી ગયા. કેમ કે એવું ક્યારેય થશે નહીં કે અલ્લાહના માર્ગમાં ભૂખ તરસ અને શારીરિક કષ્ટની કોઈ તકલીફ તેઓ સહન કરે. અને સત્યનો ઇનકાર કરનારાઓને જે રસ્તો પસંદ નથી તેની ઉપર તેઓ કોઈ કદમ ઉઠાવે અને કોઈ દુશ્મન સાથે સત્યની અદાવતનો કોઈ બદલો તેઓ લે અને તેના બદલામાં તેમના માટે એક સત્કાર્ય ન લખવામાં આવે. બેશક અલ્લાહને ત્યાં ભલાઈ કરનારાઓની સેવાનો બદલો અકારાત કરવામાં આવતો નથી. ولا يقطعون واديا إلا كتب لهم ليجزيهم الله أحسن ما كانوا يعملون. આવી જ રીતે એ પણ ક્યારે નહીં થાય કે તેઓ અલ્લાહના માર્ગમાં થોડું કે વધારે ખર્ચ ઉઠાવે અને જિહાદની કોશિશમાં કોઈ ખીણ તેઓ પાર કરે અને તેમના માટે તે લખી લેવામાં ન આવે જેથી અલ્લાહ તેમના આ સુંદર કાર્યોનો બદલો તેમને આપે. અને એ જરૂરી ન હતું કે ઈમાનવાળા બધા જ નીકળી પડત, પરંતુ આવું શા માટે ન થયું કે તેમની આબાદીના દરેક ભાગમાંથી કેટલાક લોકો નીકળી આવ્યા હોત અને દીનની સમજ પેદા કરી હોત અને પાછા જઈ પોતાના વિસ્તારના રહેવાસીઓને ચેતવ્યા હોત જેથી તેઓ બિન ઇસ્લામી વર્તનથી બચ્યા હોત. واعلموا હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, યુદ્ધ કરો એ સત્યનો ઇનકાર કરનારાઓ સાથે જેઓ તમારી નજીક છે, અને એ જરૂરી છે કે તેઓ તમારામાં સખ્તાઈ જુએ, અને જાણી લો કે અલ્લાહ સંયમી લોકો સાથે છે. જ્યારે કોઈ નવી સૂરા ઉતરે છે તો તેમના પૈકી કેટલાક લોકો મજાકમાં મુસલમાનોને પૂછે છે, કહો તમારામાંથી કોના ઈમાનમાં આનાથી વધારો થયો? જે લોકો ઈમાન લાવ્યા છે તેમના ઈમાનમાં તો હકીકતમાં ઉતરનારી દરેક સૂરાએ વધારો જ કર્યો છે, અને તેઓ આનાથી ખુશ છે. અલબત્ત જે લોકોના દિલોને દંભનો રોગ લાગેલો હતો તેમની આગળની ગંદકીમાં દરેક નવી સૂરએ એક બીજી ગંદકીનો વધારો કરી દીધો, અને તેઓ મૃત્યુ પર્યંત કુફરમાં જ પડ્યા રહ્યા. શું આ લોકો જોતા નથી કે દર વર્ષે એક બે વખત તેમને અજમાયશમાં નાખવામાં આવે છે, આમ છતાં પણ તેઓ ન તો તોબા કરે છે ન કોઈ બોધ ગ્રહણ કરે છે. જ્યારે કોઈ સૂરા ઉતરે છે તો આ લોકો એકબીજા સાથે આંખોના ઈશારાથી વાતો કરે છે કે ક્યાંક કોઈ તેમને જોઈ તો નથી રહ્યું, પછી ચૂપકીથી સરકી જાય છે. અલ્લાહે તેમના દિલ ફેરવી દીધા છે, કેમ કે તેઓ નાસમજ લોકો છે. જુઓ, તમારી પાસે એક રસૂલ આવ્યો છે જે ખુદ તમારામાંથી જ છે. તમારું નુકસાનમાં પડવું તેના માટે દુઃખદાયક છે, તમારી સફળતા માટે ખૂબ જ આતુર છે. ઈમાન લાવનારાઓ માટે તે માયાળુ અને દયાળુ છે. હવે જો આ લોકો તમારાથી મોઢું ફેરવે છે તો હે નબી, એમને કહી દો મારા માટે અલ્લાહ પૂરતો છે, તેના સિવાય કોઈ ઉપાસ્ય નથી. તેની જ ઉપર મેં ભરોસો કર્યો અને એ માલિક છે મહાન સિંહાસન એટલે અર્શે અઝીમનો. સૂરા યુનુસ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અલીફ લામ રા, આ એ ગ્રંથની આયતો છે જે ડાપણ અને વિદવત્તાથી ભરપૂર છે. શું લોકો માટે એ એક આશ્ચર્યકારક વાત થઈ ગઈ કે અમે ખુદ તેમનામાંથી જ એક મનુષ્ય ઉપર વહી મોકલી કે ગફલતમાં પડેલા લોકોને ચેતવણી આપી દે અને જેઓ માની લે તેમને ખુશખબર આપી દે કે તેમના માટે તેમના રબ પાસે સાચો માન મર્તબો છે. આ સાંભળી ઇનકાર કરનારાઓએ કહ્યું કે આ માણસ તો સ્પષ્ટ જાદુગર છે. હકીકત એ છે કે તમારો રબ એ જ અલ્લાહ છે જેણે આકાશો અને ધરતીને 6 દિવસમાં પેદા કર્યા, પછી રાજ્ય સિંહાસન ઉપર બિરાજમાન થઈને સૃષ્ટિનું તંત્ર ચલાવી રહ્યો છે. કોઈ ભલામણ કરનાર નથી સિવાય કે તેની પરવાનગી પછી ભલામણ કરે. આ જ અલ્લાહ તમારો રબ છે, આથી તમે તેની જ ઉપાસના કરો, પછી શું તમે ભાનમાં નહીં આવો? إِنَّهُ يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ لِيَجْزِيَ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ بِالْقِسْطِ وَالَّذِينَ كَفَرُوا لَهُمْ شَرَابٌ مِّنْ حَمِيمٍ وَعَذَابٌ أَلِيمٌ بِمَا كَانُوا يَكْفُرُونَ. તેની જ તરફ તમને સૌને પાછા ફરવાનું છે. આ અલ્લાહનો પાકો વાયદો છે. બેશક સર્જનની શરૂઆત તે જ કરે છે, પછી તે જ બીજી વાર પેદા કરશે, જેથી જે લોકો ઈમાન લાવ્યા અને જેમણે સત્કાર્યો કર્યા તેમને ન્યાયપૂર્વક બદલો આપે, અને જેમણે કુફરનો માર્ગ અપનાવ્યો તેઓ ઉકળતું પાણી પીએ અને પીડાકારી સજા ભોગવે, એ સત્યના ઇનકારના બદલામાં જે તેઓ કરતા રહ્યા. عدد السنين والحساب ما خلق الله ذلك إلا بالحق يفصل الآيات لقوم તે છે જેણે સૂર્યને તેજસ્વી બનાવ્યો અને ચંદ્રને રોશની આપી અને ચંદ્રની વધઘટની મંજિલો ચોક્કસપણે મુકરર કરી દીધી જેથી તમે તેના વડે વર્ષો અને તારીખોનો હિસાબ જાણો. અલ્લાહે આ બધું સત્યપૂર્વક જ પેદા કર્યું છે. તે પોતાની નિશાનીઓ ખુલાસાવાર બતાવી રહ્યો છે એ લોકો માટે જેઓ જ્ઞાન ધરાવે છે. اختلاف الليل والنهار وما خلق الله في السماوات والأرض لآيات لقوم يتقون. بشك رات ને દિવસ ની ફેર બદલી માં અને એ દરેક વસ્તુમાં કે જે અલ્લાહે ધરતી અને આકાશોમાં પેદા કરી છે નિશાનીઓ છે એ લોકો માટે જેઓ દોષ જોયા કરવાની વૃત્તિ અને ખોટા માર્ગે ચાલવાથી બચવા ચાહે છે. હકીકત એ છે કે જે લોકો અમારી સાથે મુલાકાતની આશા રાખતા નથી અને દુનિયાની જિંદગી પર જ રાજી અને સંતુષ્ટ થઈ ગયા છે અને જે લોકો અમારી નિશાનીઓ પ્રત્યે ગાફેલ છે તેમનું આખરી ઠેકાણું જહન્નમ હશે. એ બુરાઈઓના બદલા રૂપે જેની કમાણી તેઓ પોતાની આ ખોટી માન્યતા અને ખોટી વર્તણૂકના કારણે કરતા રહ્યા. إن الذين آمنوا وعملوا الصالحات يهديهم ربهم بإيمانهم تجري تحتهم الأنهار في جنات النعيم. અને એ પણ હકીકત છે કે જે લોકો ઈમાન લાવ્યા અર્થાત જેમણે એ સત્યનો સ્વીકાર કરી લીધો જે આ ગ્રંથમાં રજૂ કરવામાં આવ્યા છે અને સત્કાર્યો કરતા રહ્યા તેમને તેમનો રબ તેમના ઈમાનના કારણે સીધા માર્ગે ચલાવશે. નેમતોથી ભરપૂર જન્નતોમાં તેમની નીચે નદીઓ વહેશે. દાવાહુમ ફીઝા સુબહાનકલ્લાહુમ્મા વતહિયતુહુમ ફીહા સલામ વઆખિરુ દાવાહુમ ત્યાં તેમનો પોકાર આ હશે, પાક છે તું હે અલ્લાહ, અને તેમની દુઆ આ હશે કે સલામતી થાઓ અને તેમની દરેક વાતનું સમાપન આની ઉપર થશે. સર્વ પ્રશંસા તમામ દુનિયાઓના રબ અલ્લાહ માટે જ છે. فَنَذَرُ الَّذِينَ لَا يَرْجُونَ لِقَاءَنَا فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ. જો ક્યાંક અલ્લાહ લોકોને બુરાઈ પહોંચાડવામાં પણ એટલી જ ઉતાવળ કરત જેટલી તેઓ દુનિયાની ભલાઈ માંગવામાં કરે છે, તો તેમની કર્મ કરવાની મહેતલ ક્યારનીએ સમાપ્ત કરી દેવામાં આવી હોત. પરંતુ અમારી આ પદ્ધતિ નથી. આથી અમે એ લોકોને જેઓ અમારી મુલાકાતની આશા રાખતા નથી તેમના વિદ્રોહમાં ભટકવા માટે છોડી દઈએ છીએ. મનુષ્યની હાલત એ છે કે જ્યારે તેની ઉપર કોઈ મુસીબતનો સમય આવે છે તો ઊભા અને બેઠા અને સૂતા અમને પોકારે છે, પરંતુ જ્યારે અમે તેની મુસીબત ટાળી દઈએ છીએ તો એવી રીતે ચાલી નીકળે છે જાણે તેણે ક્યારેય પોતાના ખરાબ સમયમાં અમને પોકાર્યા જ ન હતા. આવી રીતે મર્યાદા વટાવી જનારાઓ માટે તેમના કરતૂકો ખુશનુમા બનાવી દેવામાં આવ્યા છે. લોકો, તમારી પહેલાની કોમોને અમે નષ્ટ કરી દીધી જ્યારે તેમણે જુલ્મનો માર્ગ અપનાવ્યો અને તેમના રસૂલ તેમની પાસે તદ્દન સ્પષ્ટ નિશાનીઓ લઈને આવ્યા અને તેઓ ઈમાન લાવ્યા જ નહીં. આવી રીતે અમે ગુનેગારોને તેમના ગુનાઓનો બદલો આપીએ છીએ. હવે તેમના પછી અમે તમને ધરતી ઉપર તેમનું સ્થાન આપ્યું છે જેથી જોઈએ કે તમે કેવા કાર્ય કરો છો. قل ما يعلم જ્યારે તેમને અમારી સ્પષ્ટ વાતો સંભળાવવામાં આવે છે તો એ લોકો જેઓ અમારી મુલાકાતની આશા રાખતા નથી કહે છે, આના બદલે કોઈ બીજું કુરાન લઈ આવો અથવા આમાં થોડો ફેરફાર કરો. હે નબી, તેમને કહો મારું આ કામ નથી કે મારી તરફથી આમાં કોઈ ફેરફાર કરી લઉં. હું તો માત્ર એ વહીનું અનુસરણ કરનારો છું જે મારી પાસે મોકલવામાં આવે છે. જો હું મારા રબની નાફરમાની કરું તો મને એક મોટા ભયંકર દિવસની સજાનો ડર છે. અને કહો, જો અલ્લાહની ઈચ્છા આ જ હોત તો હું આ કુરાન તમને કદી ન સંભળાવત અને અલ્લાહે તમને આની ખબર સુદ્ધા ન આપી હોત. છેવટે આ પહેલાં હું એક ઉંમર તમારી વચ્ચે પસાર કરી ચૂક્યો છું. શું તમે બુદ્ધિથી કામ લેતા નથી? પછી એનાથી વધુ જુલમી કોણ હશે જે એક જુઠ્ઠી વાત ઘડીને અલ્લાહના નામે ચડાવે અથવા અલ્લાહની સાચી આયતોને ખોટી ઠેરવે. બેશક ગુનેગારો ક્યારેય સફળતા પામી શકતા નથી. આ લોકો અલ્લાહ સિવાય તેમની ઉપાસના કરી રહ્યા છે જેઓ તેમને ન તો નુકસાન પહોંચાડી શકે છે ન ફાયદો, અને કહે છે એમ કે અલ્લાહને ત્યાં આ અમારા ભલામણ કરનારા છે. હે નબી, એમને કહો, શું તમે અલ્લાહને એ વાતની ખબર આપો છો જેના વિશે તે જાણતો નથી કે તે આકાશો અને ધરતીમાં છે? તે પાક છે અને ઉચ્ચતર અને પર છે એ શિર્કથી જે આ લોકો કરે છે. આરંભમાં સૌ મનુષ્યો એક જ ઉમ્મત એટલે કે સમુદાય હતા. પાછળથી તેમણે અલગ અલગ માન્યતાઓ અને પંથ બનાવી લીધા. અને જો તારા રબ તરફથી પહેલાથી જ એક વાત નક્કી ન કરી દેવાઈ હોત તો જે વસ્તુની બાબતમાં તેઓ એકબીજા સાથે મતભેદ ધરાવે છે તેનો નિર્ણય કરી દેવામાં આવ્યો હોત. ઇન્દી અને આ જે તેઓ કહે છે કે આ નબી ઉપર તેના રબની તરફથી કોઈ નિશાની શા માટે ન ઉતારવામાં આવી, તો એમને કહો, અદ્રશ્યનો માલિક અને મુખત્યાર તો અલ્લાહ જ છે. હવે રાહ જુઓ, હું પણ તમારી સાથે રાહ જોઈ રહ્યો છું. લોકોની હાલત એવી છે કે મુસીબત પછી જ્યારે અમે તેમને કૃપાનો સ્વાદ ચખાડીએ છીએ, તો તરત જ તેઓ અમારી નિશાનીઓની બાબતમાં ચાલબાજીઓ શરૂ કરી દે છે. એમને કહો, અલ્લાહ પોતાની ચાલમાં તમારા કરતાં વધુ ઝડપી છે. તેના ફરિશ્તા તમારી બધી ચાલબાજીઓ નોંધી રહ્યા છે. એ અલ્લાહ છે જે તમને જમીન અને સમુદ્રમાં ચલાવે છે. આથી જ્યારે તમે વહાણોમાં સવાર થઈ સાનુકૂળ પવન સાથે હરખાતા હરખાતા મુસાફરી કરી રહ્યા હો છો, અને પછી ઓચિંતું પ્રતિકૂળ પવન જોર પકડે છે અને દરેક દિશામાંથી મોજાની થપડાકો લાગે છે અને મુસાફરો સમજી લે છે કે તોફાનમાં ઘેરાઈ ગયા, તે વખતે સૌ પોતાના દીનને અલ્લાહ જ માટે વિશિષ્ટ કરીને તેની પાસે દુઆઓ માંગે છે. જો તે અમને આ આફતમાંથી ઉગારી લીધા તો અમે આભારી બંદા બનીશું. પરંતુ જ્યારે તે તેમને ઉગારી લે છે તો પછી એ જ લોકો સત્યથી વિચલિત થઈ ધરતી ઉપર વિદ્રોહ કરવા લાગે છે. લોકો, તમારો આ વિદ્રોહ તમારી જ વિરુદ્ધ જઈ રહ્યો છે. દુનિયાની જિંદગીનો ક્ષણિક ફાયદો છે, લૂંટી લો, પછી અમારી તરફ તમારે પાછા ફરવાનું છે. તે વખતે અમે તમને બતાવી દઈશું કે તમે શું શું કરતા રહ્યા છો. اختلط به نبات الأرض مما يأكل الناس والأنعام حتى إذا أخذت الأرض زخرفها وزينت وظن أهلها أنهم قادرون عليها أتاها أمرنا ليلا أو نهارا فجعلناها حصيدا દુનિયાનું આ જીવન જેમાં મદમસ્ત બનીને તમે અમારી નિશાનીઓ પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છો તેનું ઉદાહરણ એવું છે જાણે આકાશમાંથી અમે પાણી વરસાવ્યું તો ધરતીની પેદાશ કે જેને મનુષ્ય અને પશુઓ સૌ ખાય છે તે ખૂબ ભરાવદાર થઈ ગઈ. પછી બરાબર એ જ સમયે જ્યારે ધરતી પૂર બહારમાં હતી અને ઊભા પાકો શોભી રહ્યા હતા અને તેમના માલિકો સમજી રહ્યા હતા કે હવે અમે આનો લાભ મેળવવા માટે શક્તિમાન છીએ. ઓચિંતા રાત્રે કે દિવસે અમારો હુકમ આવી ગયો અને અમે તેને એવા નષ્ટ કરી દીધા કે જાણે કાલે ત્યાં કશું હતું જ નહીં. આવી રીતે અમે નિશાનીઓ ખોલી ખોલીને રજૂ કરીએ છીએ એ લોકો માટે જેઓ વિચાર કરનારા છે. તમે આ નાશવંત જીવનના ભ્રમમાં પડી રહ્યા છો અને અલ્લાહ તમને દારુ સલામ તરફ બોલાવી રહ્યો છે. માર્ગદર્શન આપવું તેના અધિકારમાં છે. જેને તે ચાહે છે સીધો માર્ગ દેખાડી દે છે. જે લોકોએ ભલાઈનો માર્ગ અપનાવ્યો તેમના માટે ભલાઈ છે અને વધારામાં કૃપા. તેમના ચહેરા ઉપર કાળાશ અને નામોશી છવાશે નહીં. તેઓ જન્નતના હકદાર છે જ્યાં તેઓ હંમેશા રહેશે. અને જે લોકોએ બુરાઈઓ કમાવી તેમની બુરાઈ જેવી છે તેવો જ બદલો તેઓ પામશે. નામોશી તેમની ઉપર છવાયેલી રહેશે. અલ્લાહથી કોઈ તેમને બચાવનાર નહીં હોય. તેમના ચહેરા ઉપર એવો અંધકાર છવાયેલો હશે જાણે રાતના કાળા પડદા તેમની ઉપર પડેલા હોય. તેઓ જહન્નમના હકદાર છે જ્યાં તેઓ હંમેશા રહેશે. زَيَّلْنَا بَيْنَهُمْ وَقَالَ شُرَكَاؤُهُمْ مَا كُنْتُمْ إِيَّانَا تَعْبُدُونَ. જે દિવસે અમે તેમને સૌને એક સાથે પોતાની અદાલતમાં એકઠા કરીશું, પછી તે લોકોને જેમણે શિર્ક કર્યું છે કહીશું કે થોબો તમે પણ અને તમારા બનાવેલા ભાગીદારો પણ. પછી અમે તેમની વચ્ચેથી અપરિચિતતાનો પડદો હટાવી લઈશું અને તેમના ઠેરવેલા ભાગીદારો કહેશે, તમે અમારી ઉપાસના તો કરતા ન હતા. અમારી અને તમારી વચ્ચે અલ્લાહની સાક્ષી પૂરતી છે કે તમે અમારી ઉપાસના કરતા પણ હતા, તો અમે તમારી આ ઉપાસનાથી બિલકુલ અજાણ હતા. એ વખતે દરેક મનુષ્ય પોતાની કરણીનો સ્વાદ ચાખી લેશે, સૌને પોતાના સાચા માલિકની તરફ પાછા લઈ જવામાં આવશે અને એ સર્વ જુઠ્ઠાણા જે તેમણે ઘડી રાખ્યા હતા ગાયબ થઈ જશે. એમને પૂછો, કોણ તમને આકાશ અને ધરતીમાંથી રોજી આપે છે? આ સાંભળવા અને જોવાની શક્તિઓ કોના અધિકારમાં છે? કોણ નિર્જીવમાંથી સજીવને અને સજીવમાંથી નિર્જીવને કાઢે છે? કોણ આ દુનિયાના તંત્રનો વહીવટ કરી રહ્યો છે? તેઓ જરૂર કહેશે કે અલ્લાહ. કહો, પછી તમે હકીકતની વિરુદ્ધ ચાલવાથી દૂર રહેતા નથી? તો આજ અલ્લાહ તમારો સાચો રબ છે, પછી સત્ય બાદ ગુમરાહી સિવાય બીજું શું બાકી રહ્યું? છેવટે તમે ક્યાં ફેરવવામાં આવી રહ્યા છો? હે હે નબી, જુઓ આવી રીતે નાફરમાન લોકો માટે તમારા રબની વાત સાચી ઠરી કે તેઓ ઈમાન નહીં લાવે. એમને પૂછો, તમારા ઠેરવેલા ભાગીદારોમાંથી કોઈ છે જે સર્જનની શરૂઆત પણ કરતો હોય અને પછી તેનું પુનરાવર્તન પણ કરે? કહો, તે માત્ર અલ્લાહ જ છે જે સર્જનની શરૂઆત પણ કરે છે અને તેનું પુનરાવર્તન પણ. પછી તમે કયા ઊંધા રસ્તા ઉપર ચલાવવામાં આવી રહ્યા છો? એમને પૂછો, તમારા ઠેરવેલા ભાગીદારોમાં કોઈ એવો પણ છે જે સત્ય તરફ માર્ગદર્શન કરતો હોય? કહો, તે માત્ર અલ્લાહ જ છે જે સત્ય તરફ માર્ગદર્શન કરે છે. પછી હવે બતાવો, જે સત્ય તરફ માર્ગદર્શન કરે છે તે આનો વધુ હકદાર છે કે તેનું અનુસરણ કરવામાં આવે, કે એ જે પોતે માર્ગ પામતો નથી સિવાય કે તેનું માર્ગદર્શન કરવામાં આવે? છેવટે તમને થઈ શું ગયું છે? કેવા ઊંધા ફેસલા કરો છો? હકીકત એ છે કે તેમના પૈકી ઘણા ખરા માત્ર અટકળો પાછળ જઈ રહ્યા છે, જો કે અટકળ સત્યની જરૂરિયાતને જરા પણ પૂરી કરતી નથી. જે કંઈ આ લોકો કરી રહ્યા છે અલ્લાહ તેને સારી રીતે જાણે છે. અને આ કુરાન એ વસ્તુ નથી જે અલ્લાહની વહી વિના લખી લેવામાં આવે, બલકે આ તો પહેલાં જે કંઈ આવી ચૂક્યું હતું તેનું સમર્થન અને અલ કિતાબની વિગતવાર સ્પષ્ટતા કરે છે. એમાં કોઈ શંકા નથી કે આ સૃષ્ટિના શાસક તરફથી છે. શું આ લોકો કહે છે કે પૈગંબરે આને પોતે ઘડી લીધું છે? કહો, જો તમે પોતાના આ આરોપમાં સાચા છો તો એક સુરા આના જેવી ઘડી લાવો અને એક ખુદાને છોડી જેને જેને બોલાવી શકતા હો મદદમાં બોલાવી લો. સાચું એ છે કે જે વસ્તુ તેમના જ્ઞાનની પહોંચમાં ના આવી અને જેનું પરિણામ પણ તેમની સામે નથી આવ્યું તેને તેમણે જાણીબૂઝીને અટકળો દોડાવી ખોટું ઠેરવ્યું. આવી જ રીતે તો તેમના પુરોગામીઓ ખોટું ઠેરવી ચૂક્યા છે. પછી જોઈ લો એ જુલમીઓનો શું અંજામ આવ્યો. એ પૈકી કેટલાક લોકો ઈમાન લાવશે અને કેટલાક નહીં લાવે, અને તારો રબ આ બગાડ ફેલાવનારાઓને સારી રીતે જાણે છે. જો આ લોકો તને ખોટો ઠેરવે છે તો કહી દે, મારા કર્મ મારા માટે છે અને તમારા કર્મ તમારા માટે. જે કંઈ હું કરું છું તેની જવાબદારીમાંથી તમે મુક્ત છો, અને જે કંઈ તમે કરી રહ્યા છો તેની જવાબદારીમાંથી હું મુક્ત છું. તેમના પૈકી ઘણા લોકો છે જેઓ તારી વાતો સાંભળે છે, પરંતુ શું તું બહેરાઓને સંભળાવીશ ચાહે તેઓ કંઈ પણ સમજતા ન હોય? તેમના પૈકી ઘણા લોકો છે જે તને જુએ છે, પરંતુ શું તું આંધળાઓને માર્ગદર્શન આપીશ ચાહે તેમને કંઈ સૂઝતું ન હોય? હકીકત એ છે કે અલ્લાહ લોકો ઉપર જુલમ નથી કરતો, લોકો પોતે જ પોતાની ઉપર જુલમ કરે છે. આજે આ લોકો દુનિયાના જીવનમાં મદમસ્ત છે, અને જે દિવસે અલ્લાહ તેમને ભેગા કરશે તો આ જ દુનિયાનું જીવન તેમને એવું લાગશે જાણે આ લોકો માત્ર એક ઘડીભર એકબીજા સાથે પરિચય કેળવવા માટે રોકાયા હતા. તે વખતે એ પુરવાર થઈ જશે કે હકીકતમાં ભારે નુકસાનમાં રહ્યા એ લોકો જેમણે અલ્લાહની મુલાકાતને ખોટી ઠેરવી, અને કદાપી તેઓ સીધા માર્ગ ઉપર ન હતા. જે ખરાબ પરિણામોથી અમે આમને ડરાવી રહ્યા છીએ તેનો કોઈ ભાગ અમે તારા જીવતા દેખાડી દઈએ અથવા એ પહેલાં જ તને ઉઠાવી લઈએ, છેવટે આમને આવવાનું તો અમારી તરફ જ છે અને જે કંઈ આ લોકો કરી રહ્યા છે તેની ઉપર અલ્લાહ સાક્ષી છે. દરેક ઉમ્મત માટે એક રસૂલ છે, પછી જ્યારે કોઈ ઉમ્મત પાસે તેનો રસૂલ આવી જાય છે તો તેનો ફેંસલો સંપૂર્ણ ન્યાયપૂર્વક કરી દેવામાં આવે છે અને તેની ઉપર સહેજ પણ જુલ્મ કરવામાં આવતો નથી. કહે છે કે જો તમારી આ ધમકી સાચી હોય તો છેવટે એ ક્યારે પૂરી થશે? કહો, ખુદ મારા અધિકારમાં તો મારો નફો નુકસાન પણ નથી, બધું જ અલ્લાહની ઈચ્છા ઉપર આધારિત છે. દરેક ઉમ્મત માટે મહેતલની એક મુદ્દત છે, જ્યારે આ મુદ્દત સમાપ્ત થઈ જાય છે ક્ષણભરની ઉતાવળ કે વાર થતી નથી. એમને કહો, ક્યારે તમે એ પણ વિચાર્યું કે અલ્લાહની યાતના ઓચિંતી રાત્રે કે દિવસે આવી જાય તો તમે શું કરી શકો છો? છેવટે આ એવી કઈ વસ્તુ છે જેના માટે ગુનેગારો ઉતાવળા થાય? શું જ્યારે તે તમારી ઉપર આવી પડે ત્યારે જ તમે તેને માનશો, હવે બચવા માગો છો? જો કે તમે પોતે જ તેના વહેલા આવવા માટે તકાદો કરી રહ્યા હતા. પછી જુલમીઓને કહેવામાં આવશે કે હવે કાયમી યાતનાનો સ્વાદ ચાખો, જે કંઈ તમે કમાવતા રહ્યા છો તેના બદલા સિવાય અન્ય કયો બદલો તમને આપી શકાય? પછી પૂછે છે કે શું હકીકતમાં એ સાચું છે જે તમે કહી રહ્યા છો? કહો, મારા રબના સોગંદ, આ તદ્દન સાચું છે, અને તમે એટલી તાકાત ધરાવતા નથી કે તેને પ્રગટ થતું રોકી શકો. જો એ દરેક મનુષ્ય પાસે જેણે જુલ્મ કર્યો છે સમગ્ર ધરતીની દોલત પણ હોય તો આ સજામાંથી બચવા માટે તે તેને ફિદ્યા તરીકે આપવા માટે તૈયાર થઈ જશે. જ્યારે તેઓ એ યાતનાને જોઈ લેશે તો મનોમન પસ્તાવો કરશે, પરંતુ તેમની વચ્ચે સંપૂર્ણ ન્યાયપૂર્વક ફેસલો કરવામાં આવશે. કોઈ જુલ્મ તેમની ઉપર નહીં થાય. સાંભળો, આકાશો અને ધરતી ઉપર જે કંઈ છે અલ્લાહનું છે. સાંભળી લો, અલ્લાહનો વાયદો સાચો છે, પરંતુ ઘણા ખરા મનુષ્યો જાણતા નથી. તે જ જીવન બક્ષે છે અને તે જ મૃત્યુ આપે છે, અને તેની તરફ તમને સૌને પાછા ફરવાનું છે. લોકો, તમારી પાસે તમારા રબ તરફથી બોધ આવી ગયો છે. આ એ વસ્તુ છે જે દિલોના રોગોનો ઈલાજ છે, અને જેઓ તેને સ્વીકારી લે તેમના માટે માર્ગદર્શન અને કૃપા છે. હે નબી, કહો, આ અલ્લાહની કૃપા અને તેની મહેરબાની છે કે આ વસ્તુ તેણે મોકલી. આ માટે તો લોકોએ ખુશીઓ મનાવવી જોઈએ. આ એ સૌ વસ્તુઓથી સારી છે જે લોકો એકઠી કરી રહ્યા છે. હે નબી, એમને કહો, તમે લોકોએ ક્યારે આ પણ વિચાર્યું છે કે જે રોજી અલ્લાહે તમારે માટે ઉતારી હતી એમાંથી તમે પોતે જ કોઈને હરામ અને કોઈને હલાલ ઠેરવી દીધી? એમને પૂછો, અલ્લાહે તમને આની પરવાનગી આપી હતી, અથવા તમે અલ્લાહ ઉપર આળ મૂકી રહ્યા છો? ما જે લોકો અલ્લાહ ઉપર આળ મૂકે છે તેમનું શું માનવું છે કે કયામતના દિવસે તેમની સાથે કેવો વ્યવહાર થશે? અલ્લાહ તો લોકો ઉપર દયાદ્રષ્ટિ રાખે છે, પરંતુ ઘણા ખરા મનુષ્યો એવા છે જેઓ આભારી થતા નથી. હે નબી, તમે જે હાલતમાં પણ હોવ છો અને કુરાનમાંથી જે કંઈ પણ સંભળાવો છો અને લોકો તમે પણ જે કંઈ કરો છો એ બધા સમયે અમે તમને જોતા રહીએ છીએ. કોઈ અણુ માત્ર વસ્તુ આકાશ અને ધરતીમાં એવી નથી, ન નાની કે મોટી, જે તારા રબની નજરથી છુપાયેલી હોય અને એક સ્પષ્ટ પત્રકમાં નોંધાયેલી ન હોય. સાંભળો, જેઓ અલ્લાહના મિત્રો છે, જેઓ ઈમાન લાવ્યા અને જેમણે સંયમનો માર્ગ અપનાવ્યો, તેમના માટે કોઈ ભય અને દુઃખની શક્યતા નથી. દુનિયા અને આખિરત બંને જિંદગીઓમાં તેમના માટે ખુશખબર જ છે. અલ્લાહની વાતો બદલાતી નથી, આ જ મોટી સફળતા છે. હે નબી, આ લોકો જે વાતો તારી વિરુદ્ધ બનાવે છે તે તને દુખી ન કરે. ઇજ્જત સંપૂર્ણપણે અલ્લાહના અધિકારમાં છે અને તે બધું સાંભળે અને જાણે છે. જાણી લો, આકાશોના વસનારા હોય કે ધરતીના, સૌ અલ્લાહની માલિકીના છે. અને જે લોકો અલ્લાહ સિવાય કેટલાક પોતે ઘડી કાઢેલા ભાગીદારોને પોકારી રહ્યા છે તેઓ નરી અટકળના અનુયાયીઓ છે. અને માત્ર અનુમાનો કરી રહ્યા છે. તે અલ્લાહ છે જેણે તમારા માટે રાત બનાવી કે જેથી તેમાં તમે આરામ મેળવો અને દિવસને પ્રકાશિત બનાવ્યો. આમાં નિશાનીઓ છે એ લોકો માટે જેઓ કાન ઉઘાડા રાખીને પૈગંબરના સંદેશને સાંભળે છે. લોકોએ કહી દીધું કે અલ્લાહે કોઈને પુત્ર બનાવ્યો છે. સુભાન અલ્લાહ, એ તો તમામ જરૂરિયાતોથી પર છે. આકાશો અને ધરતીમાં જે કંઈ છે બધું જ તેની મિલકત છે. તમારી પાસે આ કથન માટે છેવટે કઈ દલીલ છે? શું તમે અલ્લાહ વિશે એ વાતો કહો છો જે તમારી જાણમાં નથી? હે નબી, કહી દો કે જે લોકો અલ્લાહ ઉપર આળ મૂકે છે તેઓ હરગિજ સફળતા પામી શકતા નથી. દુનિયાની અલ્પકાલીન જિંદગીમાં ફાયદો ઉઠાવી લે, પછી અમારી તરફ તેમને પાછા ફરવાનું છે. પછી અમે એ કુફરના બદલામાં જેનું આચરણ તેઓ કરી રહ્યા છે તેમને સખત યાતનાનો સ્વાદ ચખાડીશું. આમને નૂહનો કિસ્સો સંભળાવો. એ સમયનો કિસ્સો જ્યારે તેણે પોતાની કોમને કહ્યું હતું, હે મારી કોમના લોકો, જો મારું તમારી વચ્ચે રહેવું અને અલ્લાહની આયતો સંભળાવી સંભળાવીને તમને ગફલતમાંથી જગાવવાનું તમારા માટે અસહ્ય થઈ ગયું હોય તો મારો ભરોસો અલ્લાહ ઉપર છે. તમે પોતાના ઠેરવેલા ભાગીદારોને સાથે લઈ એક સર્વસંમત નિર્ણય કરી લો અને જે યોજના તમે વિચારી કાઢી હોય તેને બરાબર સમજી લો જેથી તેનું કોઈ પાસું તમારી નજર બહાર ન રહે. પછી મારી વિરુદ્ધ તેને અમલમાં મૂકો અને મને કદાપી મહેતલ ના આપો. તું તમે મારા ઉપદેશથી મોઢું ફેરવ્યું તો મારું શું બગાડ્યું? હું તમારી પાસેથી કોઈ બદલો માંગતો ન હતો, મારો બદલો તો અલ્લાહની પાસે છે. અને મને હુકમ આપવામાં આવ્યો છે કે ચાહે કોઈ માને કે ન માને, હું પોતે મુસ્લિમ બનીને રહું. તેમણે તેને ખોટો ઠેરવ્યો અને પરિણામ એ આવ્યું કે અમે તેને અને એ લોકોને જેઓ તેની સાથે વહાણમાં હતા બચાવી લીધા અને તેમને જ પૃથ્વી ઉપર ઉત્તરાધિકારી બનાવ્યા અને એ સૌને ગરકાવ કરી દીધા જેમણે અમારી આયતોને ખોટી ઠેરવી હતી. પછી જોઈ લો કે જેમને ચેતવવામાં આવ્યા હતા અને તેમ છતાં જેઓ માન્યા નહીં તેમનો શું અંજામ આવ્યો. ત્યારબાદ નૂહ પછી અમે જુદા જુદા પૈગંબરોને તેમની કોમો તરફ મોકલ્યા અને તેઓ તેમની પાસે સ્પષ્ટ નિશાનીઓ લઈને આવ્યા, પરંતુ જે વસ્તુને તેમણે પહેલાં ખોટી ઠેરવી હતી તેને ફરીથી માની નહીં. આવી રીતે અમે મર્યાદા વટાવી જનારાઓના દિલો ઉપર મહોર મારી દઈએ છીએ. ત્યારબાદ તેમના પછી અમે મૂસા અને હારૂનને પોતાની નિશાનીઓ સાથે ફિરૌન અને તેના સરદારો તરફ મોકલ્યા, પરંતુ તેમણે પોતાની મોટાઈનો ઘમંડ કર્યો અને તેઓ ગુનેગાર લોકો હતા. પછી જ્યારે અમારી પાસેથી સત્ય તેમની સમક્ષ આવ્યું તો તેમણે કહી દીધું કે આ તો ખુલ્લો જાદુ છે. મૂસાએ કહ્યું, તમે સત્યને આવું કહો છો જ્યારે તે તમારી સામે આવી ગયું, શું આ જાદુ છે? જો કે જાદુગર સફળતા પામતા નથી. તેમણે જવાબમાં કહ્યું, શું તું એટલા માટે આવ્યો છે કે અમને એ માર્ગથી ફેરવી દે જેની ઉપર અમે પોતાના બાપ દાદાઓને જોયા છે અને ભૂમિ ઉપર મોટાઈ તમારા બંનેની કાયમ થઈ જાય? તમારી વાત તો અમે માનવાના નથી. અને ફિરોને પોતાના માણસોને કહ્યું, દરેક જાદુ વિદ્યાના પ્રવીણ જાદુગરને મારી સમક્ષ હાજર કરો. જ્યારે જાદુગરો આવી ગયા તો મૂસાએ તેમને કહ્યું, તમારે જે ફેંકવું હોય ફેંકો. પછી જ્યારે તેમણે પોતાની જાદુ કરેલી વસ્તુઓ ફેંકી દીધી તો મૂસાએ કહ્યું, આ જે તમે ફેંક્યું છે તે જાદુ છે, અલ્લાહ હમણાં જ તેને વ્યર્થ કરી દે છે. બગાડ ફેલાવનારાઓના કામ અલ્લાહ સુધરવા દેતો નથી. અને અલ્લાહ પોતાના ફરમાનો વડે સત્યને સત્ય કરી દેખાડે છે, ચાહે ગુનેગારોને તે ગમે તેટલું અપ્રિય હોય. પછી જુઓ કે મૂસાને તેની કોમના થોડાક નવયુવકો સિવાય કોઈએ ન માન્યો. ફિરોનના ડરથી અને ખુદ પોતાની કોમના સરદારોની બીકથી જેમને ભય હતો કે ફિરોન તેમને યાતના આપશે. અને હકીકત એ છે કે ફિરોન દેશમાં જોરાવર હતો અને તે એ લોકોમાંથી હતો જેઓ કોઈ મર્યાદાનું પાલન નથી કરતા. મૂસાએ પોતાની કોમને કહ્યું, લોકો જો તમે હકીકતમાં અલ્લાહ ઉપર ઈમાન ધરાવતા હોવ તો તેની ઉપર ભરોસો કરો જો તમે મુસલમાન છો. તેમણે જવાબ આપ્યો, અમે અલ્લાહ ઉપર જ ભરોસો કર્યો. હે અમારા રબ, અમને જુલમી લોકો માટે ફિતનો ન બનાવો અને પોતાની કૃપા વડે અમને કાફિરોથી છુટકારો આપ. وأقيموا અને અમે મૂસા અને તેના ભાઈને વહી મોકલી, મિસરમાં થોડાક મકાન પોતાની કોમ માટે તૈયાર કરાવો અને પોતાના આ મકાનોને કિબલા બનાવી લો અને નમાઝ કાયમ કરો અને ઈમાનવાળાઓને ખુશખબર આપી દો. મૂસાએ દુઆ કરી, હે અમારા રબ, તે ફિરૌન અને તેના સરદારોને દુનિયાની જિંદગીમાં વૈભવ અને ધનદોલત વડે નવાજ્યા છે. હે રબ, શું આ એટલા માટે કે તેઓ લોકોને તારા માર્ગથી ભટકાવે? હે રબ, તેમનું ધન નષ્ટ કરી દે અને તેમના દિલો ઉપર એવી મહોર મારી દે કે ઈમાન ન લાવે જ્યાં સુધી પીડાકારી યાતના ન જોઈ લે. અલ્લાહ તાલાએ જવાબમાં ફરમાવ્યું, તમારા બંનેની દુઆ કબૂલ કરવામાં આવી, મક્કમ રહો અને એ લોકોના માર્ગનું કદાપિ અનુસરણ ન કરો જેઓ જ્ઞાન ધરાવતા નથી. અને અમે બની ઇસરાયલને સમુદ્રમાંથી પાર કરી લઈ ગયા. પછી ફિરૌન અને તેના લશ્કર જુલ્મ કરવાના આશયથી તેમની પાછળ ચાલ્યા, એટલે સુધી કે જ્યારે ફિરૌન ડૂબવા લાગ્યો ત્યારે બોલી ઉઠ્યો, મેં માની લીધું કે સાચો ખુદા તેના સિવાય કોઈ નથી જેની ઉપર બની ઇસરાયલ ઈમાન લાવ્યા, અને હું પણ આજ્ઞા પાલનમાં માથું ઝુકાવી દેનારા લોકોમાંથી છું. જવાબ આપવામાં આવ્યો, હવે ઈમાન લાવે છે? જો કે આ પહેલા તો નાફરમાની કરતો રહ્યો અને બગાડ ફેલાવનારા લોકોમાંથી હતો. હવે તો અમે માત્ર તારા શબ્દને જ બચાવીશું જેથી પાછળની પેઢીઓ માટે બોધપાઠની નિશાની બને. જો કે મોટા ભાગના મનુષ્યો એવા છે જેઓ અમારી નિશાનીઓ પ્રત્યે બેદરકારી દાખવે છે. અમે બની ઇસ્રાયલને ઘણું સારું ઠેકાણું આપ્યું અને ઘણી ઉત્તમ જીવન સામગ્રી તેમને એનાયત કરી. પછી તેમણે એકબીજા સાથે મતભેદ ન કર્યો, પરંતુ એ વખતે જ્યારે જ્ઞાન તેમની પાસે આવી ચૂક્યું હતું, બેશક તારો રબ કયામતના દિવસે તેમની વચ્ચે આ વસ્તુનો નિર્ણય કરી દેશે જેમાં તેઓ મતભેદ ધરાવતા રહ્યા છે. لقد جاءك الحق من ربك فلا تكونن من الممترين. હવે જો તને આ માર્ગદર્શનની બાબતમાં જરા પણ શંકા હોય જે અમે તારી ઉપર ઉતાર્યું છે, તો એ લોકોને પૂછી લે જેઓ પહેલાથી ગ્રંથ પડી રહ્યા છે. હકીકતમાં આ તારી પાસે સત્ય જ આવ્યું છે તારા રબ તરફથી. આથી તું શંકા કરનારાઓ પૈકીનો ન થા. અને એ લોકોમાં સામેલ ન થા જેમણે અલ્લાહની આયતોને ખોટી ઠેરવી છે, નહીં તો તું નુકસાન ભોગવનારા લોકોમાંથી હોઈશ. હકીકત એ છે કે જે લોકો ઉપર તારા રબનું કથન સાચું ઠર્યું છે તેમની સામે ચાહે કોઈ પણ નિશાની આવી જાય, તેઓ કદાપી ઈમાન લાવતા નથી જ્યાં સુધી પીડાકારી યાતના સામે આવતી ન જોઈ લે. પછી શું આવું કોઈ ઉદાહરણ છે કે એક વસ્તી યાતના જોઈને ઈમાન લાવી હોય અને તેનું ઈમાન લાવવું તેના માટે લાભદાયક પુરવાર થયું હોય? યુનુસની કોમ સિવાય આનું કોઈ ઉદાહરણ નથી. એ કોમ જ્યારે ઈમાન લઈ આવી હતી ત્યારે અલબત્ત અમે તેની ઉપરથી દુનિયાના જીવનમાં નામોશીની યાતના ટાળી દીધી હતી અને તેને એક નિશ્ચિત સમય સુધી જીવનના ફાયદા ઉઠાવવાની તક આપી દીધી હતી. જો તારા રબની ઈચ્છા આવી હોત કે ધરતીમાં બધા જ મોમિન અને આજ્ઞાંકિત જ હોય તો બધા જ ધરતીવાસીઓ ઈમાન લાવી ચૂક્યા હોત, પછી શું તું લોકોને મજબૂર કરશે કે તેઓ મોમિન થઈ જાય? કોઈ મનુષ્ય અલ્લાહના હુકમ વિના ઈમાન નથી લાવી શકતો, અને અલ્લાહનો નિયમ આ છે કે જે લોકો બુદ્ધિનો ઉપયોગ નથી કરતા તે તેમની ઉપર ગંદકી નાખી દે છે. એમને કહો, આકાશો અને ધરતીમાં જે કંઈ છે તેને આંખો ઉઘાડીને જુઓ, અને જે લોકો ઈમાન લાવવા જ નથી માંગતા તેમના માટે નિશાનીઓ અને ચેતવણીઓ છેવટે શું ફાયદાકારક થઈ શકે છે? હવે આ લોકો એ સિવાય બીજી કઈ વસ્તુની પ્રતીક્ષા કરી રહ્યા છે કે એ જ ખરાબ દિવસો જુએ જે તેમની પહેલા થઈ ગયેલા લોકો જોઈ ચૂક્યા છે? એમને કહો, સારું, રાહ જુઓ, હું પણ તમારી સાથે રાહ જોઉં છું. પછી જ્યારે આવો સમય આવે છે તો અમે પોતાના રસૂલોને અને એ લોકોને બચાવી લઈએ છીએ જેઓ ઈમાન લાવ્યા હોય. અમારી આ જ રીત છે, અમારી ઉપર આ ફરજ છે કે અમે મોમિનોને બચાવી લઈએ. હે નબી, કહી દો, લોકો, જો તમે હજુ મારા દીનની બાબતમાં કોઈ શંકામાં છો તો સાંભળી લો કે તમે અલ્લાહ સિવાય જેમની બંદગી કરો છો હું તેમની બંદગી નથી કરતો, બલકે માત્ર એ જ અલ્લાહની બંદગી કરું છું જેના કબજામાં તમારું મોત છે. મને હુકમ આપવામાં આવ્યો છે કે હું ઈમાન લાવનારાઓમાંથી હોઉં. અને મને આદેશ આપવામાં આવ્યો છે કે એકાગ્ર થઈને પોતાને દ્રઢતાપૂર્વક આ દિન ઉપર કાયમ કરી દે અને કદાપી મુશ્રિકોમાંથી ન થા. અને અલ્લાહને છોડીને કોઈ એવી હસ્તીને ન પોકાર જે તને ન તો ફાયદો પહોંચાડી શકે છે ન નુકસાન. જો તું આમ કરશે તો જુલમીઓમાંથી હશે. જો અલ્લાહ તને કોઈ મુસીબતમાં નાખે તો ખુદ તેના સિવાય કોઈ નથી જે એ મુસીબતને ટાળી દે, અને જો તે તારા હિતમાં કોઈ ભલાઈનો ઈરાદો કરે તો તેની કૃપાને બદલનાર પણ કોઈ નથી. તે પોતાના બંદાઓ પૈકી જેને ચાહે છે પોતાની કૃપા વડે નવાજે છે, અને તે દરગુજર કરનાર અને દયાળુ છે. فمن اهتدى فإنما يهتدي لنفسه ومن ضل فإنما يضل عليها وما હે મોહમ્મદ, કહી દો લોકો તમારી પાસે તમારા રબ તરફથી સત્ય આવી ગયું છે. હવે જે સીધો માર્ગ અપનાવે તેનું સીધા માર્ગ ઉપર ચાલવું તેના જ માટે ફાયદાકારક છે, અને જે ગુમરાહ રહે તેની ગુમરાહી તેના જ માટે વિનાશકારી છે, અને હું તમારી ઉપર કોઈ રખેવાળ નથી. અને હે નબી, તમે એ માર્ગદર્શનનું અનુસરણ કરે જાઓ જે તમારી તરફ વહી મારફતે મોકલવામાં આવી રહ્યું છે, અને ધૈર્ય રાખો એટલે સુધી કે અલ્લાહ ફેસલો આપી દે, અને તે જ સૌથી શ્રેષ્ઠ ફેસલો આપનાર છે. સુરે હુદ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. أَلَّا تَعْبُدُوا إِلَّا اللَّهَ અલિફ લામ રા ફરમાન છે જેની આયાતો મજબૂત અને સ્પષ્ટતાપૂર્વક વર્ણવવામાં આવી છે એક ડાપણવાળી અને માહિતગાર હસ્તી તરફથી કે તમે ન કરો બંદગી પરંતુ અલ્લાહની હું તેની તરફથી તમને ચેતવણી આપનાર પણ છું અને ખુશખબર આપનાર પણ مَتَاعًا حَسَنًا إِلَى أَجَلٍ مُسَمًّى يُمَتِّعْكُمْ مَتَاعًا حَسَنًا إِلَى અને એ કે તમે પોતાના રબ પાસે માફી માગો અને તેની તરફ પાછા ફરો તો તે એક ખાસ મુદ્દત સુધી તમને ઉત્તમ જીવન સામગ્રી આપશે અને દરેક દરજ્જાવાળાને તેનો દરજ્જો આપશે પરંતુ જો તમે વિમુખ થતા હો તો હું તમારા માટે એક અત્યંત ભયંકર દિવસની યાતનાથી ડરું છું તમને સૌને અલ્લાહ તરફ પાછા ફરવાનું છે અને તે બધું જ કરી શકે છે જુઓ આ લોકો પોતાની છાતીઓ બેવડી કરે છે જેથી તેનાથી છુપાઈ જાય ખબરદાર જ્યારે આ વસ્ત્રો વડે પોતાને ઢાંકે છે ત્યારે અલ્લાહ તેઓ જે છુપાવે છે તેને પણ જાણે છે અને જે જાહેર કરે છે તેને પણ તે તો એ રહસ્યોથી પણ વાકેફ છે જે તેમની છાતીઓમાં છે